એ શું કેવા માંગે? ત્યાંથી મૂર્તિ ને આ લોકો ડબ્બો છે, નહીં પેલો ટોકણ વાળે તો ઉપર બેસીને ટોકણી કરીશ આપડે, એમને ભાન નહીં હોય પણ મૂર્તિ તો બેસીને ટોકે ને કમ્પ્યુટર ભ્રાંતિ રસ એટલો બધો કઠણ છે, દારૂ બારૂ છે એના કઈ હિસાબ પર નથી, એટલો બધો કઠણ છે તે જો બધી આપણે મંદિર બંદિર લેવું ના આવે ને તો એથી વી ગયું જોઈએ તો ભગવાન ના હોય બધા જાગ્રત કરે છે. પછી પાછા મંદિર માં દર્શન કરે છે ને, તારે કહીએ એનું ઠેકાણું ચીજ નહીં પડતું, ત્રણ જરાક પડે છે. ઇન્દ્રિયો ને ગમે એવી વસ્તુ હશે, શું છે ઇન્દ્રિયો ને ગમે એવી વસ્તુ, ફરી પાછો ઘંટ વગાડતો હોય પેલું, હા અમુક પેલું ફેરવે છે ને તે જોડી આવે ને, એટલે મન નું ઠેકાણું તો રહ્યું, બીજું બધું ઠેકાણું રહ્યું, એટલે ચિત્તી એકાગ્રતા થાય છે. શું થાય છે ખબર ને? હવે મૂર્તિ પાડી છે એટલે એકાગ્ર કોણ કોણ તો જમે કરશે? હું તો પૂછું ભાઈ કોણ જમે કરો છો? તો હું એ તમારે હું જોઉં તો કોઈ બાપો જમે કરનાર નથી, કોણ જમે કરનાર છે? હવે આપણે તો દર્શન કરીએ છીએ કે એ સ્વીકારતા નથી, એટલે તમને મહી આત્મા પહોંચાડે સીધું. આ પરોક્ષ કરીએ છીએ થાય છે પ્રત્યક્ષ, પરોક્ષ ભક્તિ એટલે શું? આપણે આમ કરીએ ને તે આમ પહોંચે, પ્રત્યક્ષ એટલે સીધે સીધા રહે ને. કે આ પરોક્ષ ભક્તિ નું ફળ સંસાર ફળ ભલે, ગાડીઓ ભલે, ઘોડા ભલે, દીદી ભલે, આહુ ભલે, સસ્તા ભલે, એક દીદી લાવે તો કેટલા સાસુ બાસુ ભરી આવતા આવે ને, સાસુ ના લાવીએ તો આવે ને, એક માં તો બધી ચીજ કેટલી આવે. પછી કોને કોને એટલું જવાનું? પછી એ માસી સાસુ ભરી કોને હેડો કે જેટલું લગન કરશે એટલી કોને કરવી પડશે? માટે વ્યવહાર નીકાળી છે. શું છે વ્યવહાર? કઈ ગ્રાહ્ય નથી, નીકાળી બાબત છે. શું છે? ત્યાગ નથી. આ લોકો ત્યાગ કરે છે ને, ત્યાગ હંમેશા રિએક્શન લાવે. શું લાવે ત્યાગ? શું કરે? જેટલું ત્યાગે એટલું આગળ આવે, અનેક ગણું થઈ. અહીં એક સ્ત્રી ત્યાગી તો બે ગતિ માં પાંચ સ્ત્રી મળે, કારણ કે એક ત્યાગી છે એટલે ત્યાગે એનું આગે. એટલે ત્યાગે નહીં, ગ્રહણ નહીં, નિકાલ. જેને નિકાલ આપડે અહીંયા તો બધી બાબતમાં જો કઈ ભરતો હોય તો નિકાલ કઈ નતો આવે, એ તમને નિકાલ વપરાય છે ને. અને સાહેબ તો અમે કોર્ટમાં શું કરશે? કેસ નો નિકાલ કઈ નતો, હું તો મૂકી દો નિકાલ કઈ. તમે કેટલા તો રસ્તો શું કરો? તમે નિકાલ વાપરો છો? મને કોણ શીખવાડે છે નિકાલ? આ બહુ સુંદર વસ્તુ છે. આ નિકાલ માં કશું બાકી ના રહે. પણ વ્યવહાર માં કરતા પણ આવે કે નહીં? વ્યવહાર માં કરતા પણ આવે કે નહીં? વ્યવહાર માં કરતા પણ આવે કે નહીં? વ્યવહાર માં કોણ વ્યવહાર? વ્યવહાર જે કરીએ આપડે તેમાં કરતા પણ ભાવ તો હોય ને? આપણે જે વ્યવહાર કરીએ એમાં કરતા પણ નો ભાવ તો હોય જ ને. કરતા વ્યવસ્થિત છે. શું છે? વ્યવસ્થિત કરતા છે. એમાં ભૂપેન્દ્રભાઈ કરતા ગણાય તો આપણે એટલે કોણ? આપણે સિદ્ધાર્થના કરતા નથી. તમને એવું લાગે છે? હમણાં એવી વાત છે કે વ્યવહાર ને આપણે આપણે જે વ્યવહાર જે છે તેનો ત્યાગ કરવો જોઈએ. એક બાજુ એવું કીધું કે વ્યવહારનો ત્યાગ એને નિકાલ, એને આપણે તરફોડો પણ ન જોઈએ અને સ્વીકારો પણ ન જોઈએ. એટલે એવી પરિસ્થિતિમાં રહેવું જોઈએ, ડિટેચમેન્ટ એટેચમેન્ટ નહીં પણ ડિટેચમેન્ટ રહેવું જોઈએ. એને નિકાલ કરીએ આપણે એ રીતે રહેવું હોય ને. આપણે વ્યવહાર ને નિકાલ ન કરતા નહીં કરવા, નિકાલ ભાવ રાખવાનો, ભાવ નિકાલ ભાવ રાખવાનો. કેવું? ત્યાગ ભાવ નહીં, ગ્રહણ ભાવ નહીં, નિકાલ. એટલે કરતા કરતા પણ આપડે હોય ને, કરતા તો વ્યવસ્થિત આપણે નક્કી કર્યું એ જ કયા કરે બરોબર ને. અને આ બધું આપણું શરીર બનવા બધા એને તારે વ્યવસ્થિત તારે આપણે શુદ્ધ આત્મા. તમે શું કેવા માંગો આવે? નિકાલી ભાવ, તે આજનો ભાવ નથી. નિકાલી ભાવ એટલે પહેલો નો ભાવ, તે આજ પરિણામ રૂપે વિચાર રૂપે ભાવ કહેવાય છે. શું કહ્યું? નવે સાથે ભાવ ઉત્પન્ન થાય જ નહીં, આ જ્ઞાન જ ભાવ જ બંધ થઈ જાય છે. ભાવ એ જ છે તે કરતા કહેવાય, ભાવ એ જ છે તે ચાર્જ થાય છે. હા, એટલે બે અત્યારે અવતાર તમે કહો, એટલે બે અવતાર કહો છો તમે? બે અવતાર કહો છો ને કારણે બે અવતાર તો પેલા એને લઈને આ મારી આજ્ઞા ભાવ છે એટલે એ ભાવ જ કરે ને. આજ્ઞા આ એટલો એટલો ભાવ થયો. અમારે તો સીધું જવું છે, તમે બે અવતાર ની ના પણ એટલું જ એટલે બે અવતાર પૂરતું. આજ્ઞા ના હોય તો પતત નહીં, કામ જ પતે નહીં, કામ પતે જ નહીં. અમારે દાદા એ ના પોસાય ના ભાઈ.